ओम श्री परमात्मने नमः। संक्षिप्त पद्म पुराण, श्री पद्म पुराण उत्तरखंड, अध्याय एक, नारद महादेव संवाद, बद्रिकाश्रम तथा नारायण नु महिमा। अज्ञान तिमिरा अंधस्य ज्ञान अंजन सलाकया चक्षुरन मिलितम येन तस्मै श्री गुरुवे नमः। जेमणे अज्ञान रूपी अंधकार थी अंध थयेला मुझ शिष्यना विवेक रूपी बंध नेत्र ने ज्ञान रूपी अंजन नी सळी थी खोली दीधा छे, ते श्री गुरुदेव ने प्रणाम छे। ऋषिओए कह्युं, वक्ताओमां श्रेष्ठ सुतजी, तमारा द्वारा वर्णन करायेल विविध प्रकारना उपाख्यानोथी युक्त परमानंददायक पाताल खंडनुं अमे लोकोए श्रवण कर्युं। हवे भगवत भक्ति ने वधारनारो छे, जे पद्म पुराणनो बाकी अंश छे ते अमे सांभळवा इच्छीए छीए। गुरुदेव कृपा करीने ते अंशनुं वर्णन करो। सुतजी बोल्या, मुनियो, भगवान शंकरे देवर्षि नारदे प्रश्न करवाथी जे पापनाशक विज्ञाननुं श्रवण कराव्युं हतुं तेने ज हुं कहुं छुं, तमे बधा सांभळो। एक समयनी वात छे, ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદજી લોક લોકાંતરોમાં ફરતા ફરતા મંદરાચલ પર્વત પર ગયા। ત્યાં ભગવાન શંકરને પોતાની કંઈક મનની વાતો વિશે પૂછવાનો જ તેમની યાત્રાનો હેતુ હતો। ભગવાન ઉમાનાથ તે પર્વત પર બિરાજમાન હતા। નારદજીએ તેમને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાથી તેમની સામે તેઓ એક આસન પર બેસી ગયા। મહાત્મા, તે સમયે તેમણે ભગવાન શિવને આજ પ્રમાણે પ્રશ્ન કર્યો, આજ પ્રશ્ન કર્યો જે તમે લોકો મને પૂછી રહ્યા છો। નારદજીએ કહ્યું, ભગવાન દેવ દેવેશ્વર પાર્વતી પતે જગદગુરો, જેનાથી ભગવત તત્વનું જ્ઞાન થાય તે વિષયનો તમે મને ઉપદેશ આપો। મહાદેવજી બોલ્યા, નારદ સાંભળો, હું વેદોની બરાબરી કરનારા પુરાણનો આરંભ કરું છું, જેને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે। આ પૃથ્વી પર 1,25,000 પર્વત છે, તે બધામાં બદ્રિકાશ્રમ મહાન પુણ્યદાયક અને ઉત્તમ છે, જ્યાં ભગવાન નરનારાયણ બિરાજમાન છે। નારદજી, હું અત્યારે તેમના સ્વરૂપ અને તેજનું વર્ણન કરીશ। બ્રહ્મન હિમાલય પર્વત પર બે પુરુષ છે, જે ક્રમશઃ નરનારાયણના નામે પ્રખ્યાત છે। તે બેમાંથી એક તો ગોરવર્ણના છે અને બીજા શ્યામવર્ણના। શ્યામવર્ણવાળા પુરુષ જ નારાયણ છે, તે એ આ જગતના આદિ કારણ અને મહાન પ્રભુ છે। તેમને ચાર ભુજાઓ છે, એ બહુ જ શોભા સંપન્ન છે। તેમના બે રૂપ છે, વ્યક્ત અને અવ્યક્ત, સાકાર અને નિરાકાર। એ સનાતન પુરુષ છે। સુરત ઉત્તરાયણમાં જ આમની મોટી પૂજા થાય છે। મોટા ભાગે 6 મહિના સુધી એમની પૂજા થતી નથી, કેમ કે જ્યાં સુધી દક્ષિણાયન રહે છે ત્યાં સુધી એમનું સ્થાન બરફથી ઢંકાયેલું રહે છે। તેથી તેમના જેવો દેવતાને આજ સુધી થયો છે અને ન આગળ થશે। બદ્રિકાશ્રમમાં દેવતાઓ નિવાસ કરે છે, ત્યાં ઋષિઓના પણ આશ્રમ છે। અગ્નિહોત્ર અને વેદપાઠનો ધ્વનિ ત્યાં સદા સંભળાય છે। ભગવાન નારાયણના દર્શન કરવા જોઈએ, તેમના દર્શન કરોડો પાપોને નષ્ટ કરનારા છે। ત્યાં અલકનંદા નામે ગંગા વહે છે, તેમાં સ્નાન કરવું જોઈએ। ત્યાં સ્નાન કરીને મનુષ્ય મહાન પાપથી મુક્ત થઈ જાય છે। તે તીર્થમાં સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન નારાયણ સદા બિરાજમાન રહે છે। એક સમયની વાત છે, મેં 1 વર્ષ સુધી ત્યાં બહુ કઠોર તપસ્યા કરી હતી। તે સમયે ભક્તો પર કૃપા કરનારા ભગવાન નારાયણ, જે અવિનાશી અંતર્યામી સાક્ષાત પરમેશ્વર તથા ગરુડના જેવા ચિહ્નવાળી ધજાથી યુક્ત છે, બહુ પ્રસન્ન થયા અને મને કહ્યું, સુરત કોઈ વરદાન માંગો, દેવ તમે જે માગશો તે બધા મનોરથ હું પૂર્ણ કરીશ। તમે કૈલાસના સ્વામી સાક્ષાત રુદ્ર તથા વિશ્વના પાલક છો। ત્યારે મેં કહ્યું, જનાર્દન જો તમે વરદાન આપવા ચાહો છો તો મને 2 વરદાન આપો, મારા હૃદયમાં સદા તમારી ભક્તિ રહે અને દેવેશ્વર હું તમારી કૃપાથી મુક્તિદાતા થાઓ. અધ્યાય એક સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.